ધનનો ગર્વ ચડે ને એટલે માણસ બહેરો થઈ જાય. જોજો હા, ધનનો ગર્વ ચડે એટલે માણસ બહેરો થઈ જાય, એને કાન જાય. અને યૌવનનો ગર્વ ચડે એટલે માણસ અંધ થાય, આંખ્યો જાય. અને જન એટલે સ્વજન, લોકો પરિચિતો, એનો ગર્વ ચડે એટલે લંગડો થાય. આ ત્રણેયની આ પેલી ઇફેક્ટ. સ્વજનનો ગર્વ આવે, મોટાની ઓળખાણ નો આવે, એ લંગડો થાય. એ પછી કાંઈ પોતે ન કરે, મારા મામા મને અમેરિકા તેડાઈ લેવાના છે. એ પોતે કાંઈ નહીં કરે, અનુચરો કરશે, પેલો કરશે, આ કરશે, તે કરશે, બીજાને કરશે, બધું એ પોતે લંગડો થઈ જાય, બધું જ પરબારું કરાવશે. અને યૌવનને યુવાનને યુવાનીનો મત ચડે એટલે અંધ થઈ જાય. પછી શું કરે છે, કાંસ કાંસ ચેષ્ટા કરી શકે, એ શું કરશે એ કંઈ કહેવાય નહીં. એની ગાડી ક્યાં જાય એ કહેવાય, એ અંધ થઈ જાય. અને પછી તો દિશાભાન રહે નહીં. એટલે 10 વર્ષ સુધી જ માણસને દિશા હોય છે. એ આંકડાનું ગણિત ક્યારેક યાદ આવશે ત્યારે તમને કહીશ. બહુ મજાનું ગણિત છે એમાં. 7 સુધી સત હોય, 7 સુધી, 7 વર્ષની ઉંમર સુધી સત હોય, 10 સુધી છે ને થોડી દિશ પડે બસ, પછી આગળનું ગણિત પછી ક્યારેક. તો યુવાનીમાં ગર્વ ચડે એટલે માણસ અંધ થઈ જાય, અને ધનનો મત ચડે એટલે માણસ બેરો થઈ જાય. એ કઈ સાંભળે જ નહીં, કોઈનું સાંભળે નહીં. લો બોલો, કોઈનું. એરિસ્ટોટલ ગ્રીકમાં મોટા ફિલોસોફર દાર્શનિક થયા, એ બધું ત્યાગને આની ત્યાંની બહુ વાતો કરતા હોય. તો એને એક ધનાઢ્ય મિત્ર હતો, તો એને ગમે નહીં એટલે સતત એરિસ્ટોટલનો વિરોધ કર્યો કે તમે શું કામ ધનપતિઓ નિંદા કરો છો. અત્યારે આપણે ખોદની કરી જ ને, એટલે એરિસ્ટોટલ ને કે તમે ધનપતિઓ નિંદા શું કામ કર્યા કરો છો. તો કે પણ એ ધન એવું છે કે જાળવવા જેવું છે, હું તમારી નિંદા નથી કરતો, ધનની કરું છું કે તેમાં જાળવવા જેવું છે. વાત સાચી હતી ને, પણ હવે આ આવું હોય એ લગભગ લોકો ગરીબ હોય. એટલે એરિસ્ટોટલ પાસે બહુ મૂડી કાંઈ નહીં, એમાં બહુ જરૂર પડી ગઈ. એટલે એનો આમ તો પાછો મિત્ર હતો, એટલે એની પાસે ગયા અને એને કીધું કે તું મને થોડા રૂપિયા આપ. ઓલાને મોકો મળી ગયો, હવે દે. એ કે હાલે અત્યાર સુધી ખોઈદ્યું છે, હવે અત્યારે સભા છૂટ્યા પછી હું કોઈને કહું તમે આટલું કામ કરજો, કરે. એટલે ગમે તેમ વાત કરે, નહીં નહીં નહીં, બહુ રજા. એરિસ્ટોટલ બિચારો કે ભાઈ સાહેબ મારે બહુ જરૂર છે અને તમે મહેરબાની કરીને મને તમે મદદ કરો. નહીં, કશું જ નહીં થાય, કરી લો એમને, પૈસા વગર થતો જાઓ. કઈ સાહેબ, બહુ મજાની વાત. પછી એરિસ્ટોટલ થી રહેવાનું નહીં ને, પગમાં પડી ગયું, કારણ કે જરૂર હતી, જવું ક્યાં. અરે પેલા ને પગમાં પડે, પગ પડે, હવે એનો આવો મિત્ર ને એના પગ પકડે એટલે કેવું થાય. એટલે કે હા હા હા, રાખ રાખ રાખ, તારે જોઈશે હું તને આપીશ. પણ એટલું તો દોસ્ત ખબર પડી ને કે પૈસો છે એ મહત્વનો છે. પગે પડીને ખબર પડી, એરિસ્ટોટલે જવાબ દીધો ને એ મહત્વનો છે. બુદ્ધિ છે ને, એમણે કીધું મને એ નથી સમજાણું તમે જે પૂછો છો, એ તો એક આવશ્યકતા છે. હજી એમને પકડી રાખે છે, પણ એક વસ્તુ મને ખ્યાલ આવ્યો તારે પગે પીડ્યો તે, શું કે ધનપતિઓને માથા ઉપર કાન નથી હોતા, પગમાં હોય છે. ગજબ ગજબ. એટલે ધન માણસનો ગર્વ ચડે એટલે બહેરો કરી નાખે, યૌવન માણસને અંધ કરે, અને સ્વજનોનો જ્યારે ગર્વ ચડે ત્યારે માણસ લંગડો થઈ જાય કે પોતાના પગભેર ચાલવાની બધી શક્તિઓ ગુમાવી દે છે. હા, મત ચડી જાય. ઓહો ભાઈ, શું વાત છે, અદભુત વાત. મેં અમદાવાદ અમદાવાદ પાસે એક આ ચરિત્ર કહીને પછી વાત પૂરી કરી દઈશ. મેં અમદાવાદનો સત્સંગ, મહારાજ વારે વારે આમ જેતલપુર જતા હોય, આવતા હોય, આ બધે જતા, વડતાલ જતા હોય, અમદાવાદ આવતા હોય, તો મેં અમદાવાદ હરિભક્તોનો બહુ સમુદાય એવો, એટલા બધા ભાવિકો મહારાજ ત્યાં જાય. ત્યાં બ્રાહ્મણ બેચર ભટ્ટ બહુ સારા હરિભક્ત. આ ચરિત્ર તો મારા બાપને પણ સાંભળવું ગમે એવું છે. હા, કદાચ આ સાંભળતા સાંભળતા હું અત્યારે કહીશ તો એમની આંખમાં પણ આંસુ આવી જાય એવું છે. તો બેચર ભટ્ટ બહુ ભક્ત, ગરીબ પરિસ્થિતિ હોય, સામાન્ય નોર્મલ, બહુ ઓલું નહીં, મહારાજ એને ત્યાં ધામા નાખે, બધાને ઘેરે આને પોસાઈ, એ બધી વ્યવસ્થા સમજવી જોઈએ ને. એટલે મહારાજ બધાને ત્યાં છે ને વારા નાખી દે, સંતો ભક્તોને જમવા માટે, મહારાજ માટે પણ સૌ જોને ઘરેથી થાળ લઈ આવે બનાવી, અને અહીંયા બેચર ભટ્ટને ત્યાં જ જમે, કોઈ ઘરે ન જાય. એ કેવા બેચર ભટ્ટ ભક્ત છે કે જે વારા કરી નાખો ને બેચર ભટ્ટને બહાર નહીં, અને સૌનો ભાવ પૂરો થાય, રે બેચર ભટ્ટને ત્યાં. એ સારા. હવે એ મહેમદાવાદમાં એક દુર્લભ રામ કરીને, એ પણ એક બ્રાહ્મણ પણ શિવપંથી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવની પૂજા કરે. ધનપતિ એટલે અઢળક પૈસો, પાવડેથી ખપાય એટલો, એટલો પૈસો. હવે એ દુર્લભ રામ શિવ ઉપાસ, પણ એમના પત્ની ઉમિયાબા અને એનો દીકરો હરિકૃષ્ણ, અનન્ય મહારાજના ભક્ત, એવો સત્સંગ પીધેલો, વાત મૂકી દીધો. ઉમિયાબાનો સત્સંગ રગરગમાં, છોકરો જુવાન 20 વર્ષનો હરિકૃષ્ણ, પણ સત્સંગ એનો પ્રૌઢને પણ ટપી જાય એવો હરિકૃષ્ણનો સત્સંગ. એવો દીકરો લાડલો, અને એટલો પાછો રૂપકડો કે ચંદ્રની ચાંદની ખીલી હોય, પૂનમની રાત હોય, અને ફળિયામાં જો હરિકૃષ્ણ રમવા નીકળ્યો હોય તો એમ લાગે કે ચાંદની ચંદ્રની આની અંદર ઓગળી ગઈ છે, એવો રૂપાળો છોકરો. દાંત કાઢે તો એમ લાગે કે ચંદ્ર હસે છે, એવો રૂપકડો, એવો ગુણિયાળ, એવો મીઠો, એવો સત્સંગ. શ્રીજી મહારાજ સંતો આવે ત્યારે બેચર ભટ્ટને ત્યાં જ પીડ્યો, ખાલી રાતે સુવા ઘરે જાય. પણ બાપનો એક ગુણ કે એના સત્સંગમાં નડે નહીં, પોતે શિવપંથી, એ કે મારા માટે ભોલેનાથ બરાબર છે, ઓમ નમઃ શિવાય, તમે સહજાનંદ સ્વામીને માનો અને મને જરાય વાંધો નથી, એટલો ડાયો. અને એમના ઘરવાળાનો આગ્રહ થાય તો ક્યારેક સાથે આવે, મારા સભામાં વાતો કરતા છીએ, જે આવે દર્શન કરે, થોડી વાર વાતો સાંભળીને પછી ચાલ્યા જાય. પણ કોઈ દિવસ મહારાજ પણ એને આગ્રહ ન કરે, નહીંતર એ તો ખાલી મીટ માંડે ત્યાં પૂરું થઈ જાય ને, પણ એ પેલું નહીં. અને પેલો કોઈ દિવસ કોઈ ઘણી કે એના ઘરના બહુ સમજાવે તો કે ના, મેં તને કીધું ને, તું ને દીકરો બે સત્સંગ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, મને કોઈ વાંધો નથી, મને નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. હરિકૃષ્ણ ડાયો છે, ઉમિયાબાના સત્સંગની તો કોઈ વાત નથી. શ્રીજી મહારાજ બેચર ભટ્ટને ત્યાં આવ્યા છે, હરિકૃષ્ણ આવ્યો, કોઈ નહોતું. લાગ જોઈને મહારાજ કીધું, હરિકૃષ્ણ કેવા છે માયાળુ દેશ બેટા, મહારાજ આમ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. હરિકૃષ્ણને કે હરિકૃષ્ણ સાંભળીશ, કેવો ભાગ્યશાળી છોકરો છે, મુખોન મુખ આમ અક્ષરાધિપતિ અનંત કોટી બ્રહ્માંડો જેની ગણતરીમાં નથી, એક લાડલાને બોલાવીને સામે બેસાડીને વાત કરે છે. હરિકૃષ્ણ સાંભળીશ, હા મહારાજ બોલો. તારું આયુષ્ય પૂરું થઈ ગયું છે, 21 વર્ષના છોકરાને લખપતિ છોકરો, લખપતિ ઓછો પડે એટલો અઢળક પૈસો, જુવાની ધોમધોમ, યૌવન ભરપૂર, સાંભળો જે ત્રણ મદની વાત કરી છે ત્રણેય એના ઘરમાં હોય એવું માની શકાય, અને આને સ્પર્શતા નથી. ધન છે, યૌવન છે, રૂપ છે, બધું છે, બાપનું આબરું છે. હરિકૃષ્ણ તારું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તારી શું ઈચ્છા છે? અરે મહારાજ, મારા ઘરમાં સંપત્તિ છે તમે જાણો છો, હું ગર્વ નથી કરતો પ્રભુ, પણ આપની કૃપા છે, મને તમારી મૂર્તિ સિવાય બધું ઝેર લાગે છે. વિચાર કરો, જો ધનનો ગર્વ આને નથી. અને એને શું કીધું, બાપ મહારાજ હું તો બહુ રાજી થયો. કેમ? મારા મા બાપ પ્રભુ આંખમાં આંસુ આવી ગયા, મને પરણાવવાનું બહુ કરે છે, અને મારે એ વાત કાઢે ને મને ઝેર જેવું લાગે છે, વાત કાઢે ને મને ઝેર જેવું લાગે છે. હવે મારું પુરુષ થઈ જાય છે તો વાત પૂરી થઈ ગઈ. વિચાર કરો, જુવાનીમાં આ ત્રણેય વાતથી કેટલો હરિકૃષ્ણ પર છે. પૈસો આજના કોઈના પૈસાદાર બાપનો દીકરો હોય તો એ આ કોઈ વસ્તુ સ્વીકારે નહીં ને. આવજો 50 વર્ષ પછી. તમારે શું વહેલું મોડું છે? કેવો કેવો હશે એ છોકરો એ. અને જો હરિકૃષ્ણ, અમે તો તને સાધુ કરી દઈ બોલે છે, શું આ બોલે છે, અમે તો તને સાધુ કરી દઈ, તું અમારી ભેળો હો, મને બહુ ગમે, એટલે ભગવાનને ગમે એનાથી રૂડું છું છું, અને તારું આયુષ્ય નથી પણ આ બધા અનંત બ્રહ્માંડો કોના હાથમાં? અરે મહારાજ તમારા હાથમાં, હું આયુષ્ય ફટ દઈ વધારી દઉં, સાધુ થઈને ભેળો રાખું તને, પણ તારો બાપ માને એમ નથી, મારો છોકરો સાધુ નહીં, એટલે એ કરવું નથી. હા તે મહારાજ બહુ સારું, તમારી રુચિ હોય ઈચ્છા હોય એમ કરો, તો મારે તને તેરસને દિવસે ધામમાં તેડી જાવ, હું તૈયાર છું. મારે તારા બાનું કેમ, કેવું કેવું કેવું બધી વાતો કરે છે, કેવી વાતો કરે છે, કાંઈ ન થાય તો વાતો સાંભળવાની મજા આવી જાય છે. તારી બાનું કેમ? મહારાજ મારી બા તમે જેમ કહો છો ને એમ સાધુ થઈ જવાનો તો મને સંસ્કાર નાખ્યા છે, પણ મારા બાપ ના પાડે એ હકીકત છે, એટલે અમે ઘરમાં કંઈ વિચારતા નથી. મારા ભાઈએ જ મને બહુ નિષ્ઠા પાઈ છે, એ તો મહારાજ ખબર પડે ને ના છે એમ. સારું લ્યો, તૈયાર રહેજે બેટા, તેરસને દિવસે હું તેડી જઈશ. ભલે મહારાજ, પાંચ દાડા છે, ભલે મહારાજ. રોમ રોમ રોમ ઝુમ રોમ ઝુમ રોમ ઝુમ કરતા પાંચ દાડા વયા ગયા. તેરસનું સવાર ફૂટ્યું, સવારે હરિકૃષ્ણ ઉઠ્યો, નાહી ધોઈ પૂજા પાઠ કર્યા, પૂજા પૂરી થઈ. બા હા મને તાવ છે. અરે બેટા અચાનક, હા ધાણી ફૂટતા, સુઈ જા ઘડીક, સુઈ જા પછી તને તાવ મોડો પડે પછી મહારાજ પાસે જજે. હા ભલે હું સુઈ જાઉં, બાને કીધું ને. થોડી વાર થઈને બા રસોડામાં હતા. આજે જોગાનો જોગ શું હતો કે મહારાજને જમાડવાનો વારો આજે એને ઘેરથી થાળ નહોતો, તેરસ નો જ. કેવો આમ તમે જુઓ, એટલે એને બા રસોડામાં હોય અને કેવા કોળ હોય, આજ મારે મહારાજને થાળ જમાડવાનો વારો છે. આજે આપણને એમ કોઈ કે કાલે આ મૂર્તિ બોલીને એમ કે કાલે તું લઈ આવજે થાળ તો, અને એમાં કઈ વિઘ્ન આવવાનું થાય તો કેવું થાય? આજ એને જ ઘેરે થાળ જમાડવાનો વારો છે અને એ રસોડામાં મશગુલ. એમાં કીધું, બા મહારાજ આવ્યા છે. એટલે અમને થઈ ગયું કે અત્યારમાં જમવા પધારી ગયા, જ્યાં જોવે તો કોઈ નહીં. એ બા ત્યાં નહીં, ઓસરીમાં નહીં, ફળિયામાં નહીં, અહીંયા ઘરમાં જઈને જોયું, હરિકૃષ્ણ સૂતો છે, કોઈ મહારાજ નથી. બેટા છે તો નહીં કોઈ? બા તમને દેખાતા નથી? ના. બા સાંભળી લો, મને મહારાજ તેડવા આવ્યા છે. એમ શું કહે છે? કે હરિકૃષ્ણ ચાલ તૈયાર થઈ જાઉં, તને તેડવા આવ્યા છે. લ્યો બા જય સ્વામિનારાયણ, હું જાઉં છું. અને હરિકૃષ્ણ તેજનો લિસોટો જાય એમ અક્ષરાધીશની સાથે એના ધામમાં સંચરી ગયા. એમના બા જોઈ રહ્યા, ઈડ્યા નહીં. એમના પિતાજી તો ઓમ નમઃ શિવાય કરે મંદિરમાં ગયા છે, એની પૂજા લાંબી ચાલે. એક સેકન્ડ એને વિચાર કર્યો, શું કરવું, થાળનું શું કરવું? બસ તરત નક્કી કરી લીધું, થાળનો રસ્તો કાઢી લીધો, સૂતકનું સ્નાન કરી લીધું અને રસોઈ બનાવી. ભગવાનને શું છે, અને આજ હું મોકો જવા દઉં? એક બાજુ છોકરાનું શબ પડ્યું છે, ભાઈ જનેતા જનની ન ઝીલી શકે ને, એટલા ઝડપથી થાળ બના. ગીત ગાતા ગાતા થાળ વાલા રમજમ આવો મારે ઘેર, ગીત ગાતા આજે મારે ઘેર પ્રીતમ આવશે. ગીત ગાતા ગાતા થાળ કર્યો, સરસ મજાનો થાળ તૈયાર થઈ ગયો. સોળે શણગાર સજ્યા, લગ્નના મંડપમાં જાયને પહેરવાના જેવા વસ્ત્રો હોય ને એવા સોળે શણગાર સજી અને થાળ લઈ અને મહારાજની પાસે આવ્યા. બેચર ભટ્ટના ફળિયામાં પગ મૂક્યો અને મહારાજને કીધું, મહારાજ થાળ આવી ગયો છે પ્રભુ. અને મહારાજ એકદમ બેઠા, બ્રહ્મચાર્ય હાથ પગ દોડાવ્યા, મહારાજ બેસી ગયા. નથી જાણતા? હા બેસી ગયા. પણ તરત ઉમૈયાબાઈ કીધું, મહારાજ એક વિનંતી છે. શું? બ્રહ્મચારીને કહો ને થોડા હટે ને આજ મને સેવાનો અવસર આપે, આજ મારે તમને જમાડવા છે. મહારાજે બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી જરા હટી જાઓ. બ્રહ્મચારી છેટે આમ બેઠા અને ઉમિયાભાઈ ફાળ મૂક્યો મીંડા મહારાજને જમાડવા. પંખો નાખે છે, મહારાજ જમે છે, પણ જમવામાં આવે પ્રેમનો દરિયો છે અને પાછો આ પ્રસંગે એને જે ઉમટ ચડી છે, મારા દીકરાને યોગ્ય તપ કરી મરી જાય તો અક્ષરધામ ન મળે, એ મારા દીકરાને મહારાજે આપી દીધું, એને આજ મને હરખ છે. કેવી કેવી મહિલાઓ થઈ આ સત્સંગમાં, જો એ આજ મને હરખ છે એમ પ્રેમથી જમાડે છે. પણ એના પ્રેમમાં જમાડતા જમાડતા જમાડતા, અને પ્રેમ જ ભગવાન જમતા હોય છે ને, આપણે પદાર્થ જમતા હોય છે, એ ભગવાન સહજાનંદ સ્વામી એવું જમે છે, એવું જમે છે, એવું જમે છે, જમતા જમતા ભાન રહી નથી. મૂળજી બ્રહ્મચારી લાડુ ગણે છે, પદાર્થો ગણે છે, અને આ જમે જ જાય છે, જમે જ જાય છે, જમે ડબલ બમણું જમી ગયા. બ્રહ્મચાર્ય ત્યાંથી બૂમ પાડે, એ મહારાજ હવે હાઉ કરો, તમારું પેટ ખેંચાશે મારા પ્રભુ, આ રોજ જમો એનાથી બે ગણું જમી ગયા છો, હજી તમે ચડું નથી કરતા. હે હા જો હવે ચડું કહ્યું, મહારાજે ચડું કરી લીધું. મુખવાસ આપ્યો, થાળ લઈને ઉમિયાબા પાછા નીકળી ગયા પ્રસાદ લઈને. બ્રહ્મચારી મહારાજને હેતમાં ગગલાવા માંડ્યા, કાંઈ હાનભાન નહીં રાખવાની, જમાડનારા આવી જાય એટલે બસ જમે જ રાખવાનું, જમે જ રાખવાનું, જમે જ રાખવું. એકવાર મારા ઉત્સવ સમય હરિભક્તો સાકર મીંડા લાવવા, મહારાજ બેઠા બેઠા સાકર મીંડા ખાવા બપોરના ટાઈમે, એક મણ સાકર ખાઈ ગયા. બ્રહ્મચારી હાથ ઝાલી ને કોથળો બધું ઘાક કરી દીધું, કાંઈ છે શરમ બરમ કે કાંઈ નહીં, આ સાકર ઉતર ઉતરી પીડ્યા છો એ જ છે. હે મહારાજ, તે આજ સાનભાન ભૂલી ગયા એવું તો શું એમાં ભાળી ગયા હતા. મહારાજ હાથ લુસતા લુસતા કે, બ્રહ્મચારી હું વાત કરીશ ને તો તમારો હૈયો થડકો ચૂકી જશે. કેમ? હરિકૃષ્ણને ઓળખો? હા મારા સવારનો દેખાતો નથી, નહીતર તો સૂરજ ઉગ્યા પહેલા હરિકૃષ્ણ આવી ગયો હોય સેવામાં. હું એ વિચારું છું કે આ સૂરજ આથમણો ઉગ્યો, શું હરિકૃષ્ણ કેમ દેખાતો નથી? તો બ્રહ્મચારી સાંભળો, એકનો એક દીકરો એનો હરિકૃષ્ણ, હા ગુણ્યા, હા મહારાજ બહુ સારો છોકરો, એની વાત ન થાય એટલો સેવાભાવ તમારો ઓળઘોળ થઈ ગયેલો, એને એમને સવારે ધામમાં તેડી ગયા. હે, છતાંય આ મહિલાએ આ રીતે થાળ કર્યો છે અને અમને જમાડ્યા છે, પછી તમે કયો કે કેમ સાનભાન ના ભૂલીએ, અને કેટલો અમારો અમીરસ પીધો છે મૂર્તિનો, એને સંસાર અડ્યો નથી, કશું જ નથી, અમારા સિવાય એને ક્યાંય મોહ અને મમતા નથી. બ્રહ્મચારી કે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજો. મહારાજ આવા બહેનો સત્સંગમાં છે, એના ભાવથી દર્શન કરીએ તો આપણા પાપ બળી જાય, કેવા કેવા છે મારા. હા તો બ્રહ્મચારી, એટલે જો તમે ના પાડી હોત તો આજ કાંઈ વધવાનું નહોતું. મહારાજ ધન્ય હો તમને, ધન્ય હો ઉમૈયાબાઈ ને, ધન્ય હો હરિકૃષ્ણ ને. મહારાજ એકબીજા એકબીજામાં તમે ઓળખોળ છો. હવે છોકરો ધામમાં ભાઈ ગયો, દુર્લભ ઘેરે આવે, એને તો હાઈકારો થઈ જાય, કારણ કે જ્યારે જ્યારે મહારાજ પાસે આવે ત્યારે મારો હરિકૃષ્ણ, મારો કુળ દીપક, અને હોય સ્વાભાવિક હોય, મહારાજ આ મારો ગડપણની લાકડી, વૃદ્ધાવસ્થાનો મારો ટેકો, મહારાજ અમારો વંશ, એક જ દીકરો, બહુ વાલો હોય નવી દીકરો લઈ લીધો, દુર્લભરાવને આઘાત તમે સમજી શકો છો, એની વિધિપતિ થઈ હશે પૂરી, ઢગલો થઈને મહારાજ પાસે શેજી આવે છે, બીજો કોઈ એવો તો કોઈ હતો ને કે જેને પગમાં જઈને પડે, એ વખતે સહજાનંદ સ્વામી એને હુંફાળો, એના વાહા ઉપર હાથ ફેરવી અને આશ્વાસન આપ્યું, મીઠાશને બે શબ્દો કહ્યા, બથમાં ગાલીને ભેટ્યા કે દુર્લભરાવ શાંતિ રાખો, તમે તો કાળ એવા શિવના ઉપાસક છો, જે સમયે જે થાય છે તે સમયે તે થાય જ છે. હા મહારાજ, પણ ઘાસ સહન નથી થતો, એ સહન કરવો પડે દુર્લભ. હા મહારાજ, બે ત્રણ દિવસ મહારાજ રોકાયા અને દુર્લભ રાવને એ આશ્વાસન, એ દુઃખના પ્રસંગમાં સહજાનંદ સ્વામીએ એને જે આશ્વાસન કહ્યું એનાથી હેત થઈ ગયું દુર્લભ રાવને સહજાનંદ સ્વામીમાં, કે આવા કઠોર પ્રસંગમાં મને માવતરની જેમ ઉફ આપી, બસ એ એટલું બધું કોણ જાણે હેત થઈ ગયું. તમે જો ક્યાંથી ક્યાં કળ થાય છે. મહારાજના પગમાં પડીને કે, મહારાજ હું તો શિવનો અઠંગ ઉપાસક છું મહારાજ, હા જાણીએ છીએ દુર્લભ રામ એટલે અમે તમને કશું કહેતા નથી, પણ હા મહારાજ આજ મને આ દુઃખના પ્રસંગમાં મને તમે જીવતો રાખ્યો છે, નહીંતર તો હરિકૃષ્ણ હરિકૃષ્ણ કરતો કરતો હું પણ મરી જાઉં મહારાજ. હા તમે મને રાખ્યો, આ જીવન તમે રાખ્યું કહેવાય. મહારાજ આ દુર્લભ રાજ તમારે શરણે થાય છે અને સત્સંગી કરે, દુર્લભ રામ વર્તમાન લઈને સત્સંગી થયા. વાહ સરસ મજાની વાત. પણ હવે જોજો આ ભક્તિ આટલું માર્ગ કેવું પડે ત્યાર પછીનો જ પ્રસંગ મજાનો છે. લઈ લઉં ને પછી તો એ સત્સંગ કરે છે, સત્સંગમાં ખોવાતા જાય છે, પણ પૈસાદાર છે. હવે જોવાની વાત છે, હું રેંજી ફેંજી થોડો છું, બે ચાર ભટ્ટ તો દુબળી છે, બે ચાર ભટ્ટની તો ભક્તિની કોઈ વાત ન થાય. ઓલો તો ગરીબ માણસ અને આ તો પૈસાદાર. પૈસાદાર હોય એટલે પોતાનું ધાર્યું કરાવવાનો દરેકનો આગ્રહ રહે છે. જેને 5 કરોડ દાનમાં આપ્યા હોય એમ જ કે ને કામ થોડું કરવું જોઈએ છે, જે પોતાનો ઇન્સ્ટિન્સ આવે ને આગ્રહ આવે. આગ્રહ ન આવે તો ઘણા લોકો પંખો આપે છે ને તોય કે અમે કહીએ ને ત્યાં જ લગાવજો, નહીં તો ખેર નથી. આપણે કે કેમ તો કે અમે જોઈએ રાખવું પડે ને, અને પાછા એક એક પાંખડા ઉપર 3 પેઢીના નામ લખાવે. એના દીકરા એના દીકરા એના દીકરાનો યાવત ચંદ્ર દીવા કરો મોક્ષાર થે, 3 પેઢીના નામ, 3 પાંખડા. અહીંયા સારું છે એક એક પંખા ઉપર નામ નથી, 3 પંખડા ઉપર 3 પેઢીના નામ હોય, પંખો ચાલુ કરો 3 પેઢીઓ એક આરે ચકરાવે ચડે, અને કોઈ સ્વિચ ઓફ કરે ત્યારે પંખા આશીર્વાદ દે, ઘાસ એટલે 3 પેઢી આશીર્વાદ દે, હવે બંધ થયા, હવે ફેર ઉતર્યા. એટલે દાન દેવામાં વિવેક, અહમની ટક્કર થઈ. અને બેચર ભટ્ટ, બાકીનો સત્સંગ સમા તો બેચર ભટ્ટ કી એમ કરવા વાળો, કે એ ભક્ત છે એમ કી એમ આપણે કરાય, આ કે નહીં હું કહું એમ થાય. અને બેચર ભટ્ટે ક્યાંક એ તો પોતાના નિર્ણય તો બહુ સાત્વિક હોય ને, એને લીધે બેચર ભટ્ટની સાથે આંટી પડી ગઈ. ઈ ભિખારીને હું મોઢું ન જો, ઈ ભિખારીને હું ન બોલાવું, આ કેમ ચાલે? લંબડ્યું બહુ આવું થાબા, વિખત થઈ ગયો, અણબનાવ થઈ ગયો, વિક્ષેપ થઈ ગયો. ઘણા વખત પછી મહારાજ આવે વિયા જાય, મહારાજ આવે વિયા જાય. એક વખત મહારાજને થઈ ગયો કે આ વિખત તો બહુ વધી ગયો છે. પછી મહારાજને પોતાને બેચર ભટ્ટને ત્યાં ઉતારો બંધ કરવો પડ્યો, કારણ કે ત્યાં કરવો આવે નહીં, એટલે કોઈ બીજાને ત્યાં રાખે તો આવે પાસે દુર્લભ રામ, આને ઘેરે ના આવે, હું ભિખારીને ત્યાં ના આવું. આટલી હદ સુધી. એટલે મહારાજે પછી સભાય બહાર રાખે, કે ગામને બહાર મેમદાવાદની બહાર એક વડલા ઘેઘુર વડલો એની નીચે મહારાજ સભા રાખી અને ત્યાં બેઠા, બધા ભક્તો આવ્યા, દુર્લભ રામ બેઠા છે, બેચર ભટ્ટ બેઠા છે. વાત ચાલતા ચાલતા મહારાજને થયું કે આ હવે અણબનાવ કંઈક પૂરો થાય તો સારું, એટલે સભામાં જ વાત શરૂ કરી કે ભાઈ સ્વભાવ મૂક્યા વગર મારી પાસે કોઈને રહેવાતું નથી. ભગવાન રામચંદ્રએ કૃપા કરીને વાંદરાઓને વૈકુંઠમાં લઈ ગયા તો ઠેકડા ડારી મારીને પાછા બધા વિયા, કારણ કે સ્વભાવ બદલવા પડે. આમ વાત કરી બધી, સ્વભાવ જ નડે છે, બધું સુખ હોય તો માણસ સ્વભાવ દુઃખી કરે છે, અને સ્વભાવ સારો હોય તો ગુલાબના ફૂલ જેવો છે, સ્વભાવ નઠારો હોય સૂકા મરચા જેવો છે. સૂકા મરચાનો કોથળા મરચા કાઢી લીધા હોય ને ખાલી કોથળો પીળ્યો હોય તોય કોઈ આપણી પાસે આવીને ખંખેરે તો આખી સભાનું ઉધરસ ચડે. અને ગુલાબનો ટોપલો ફૂલ કાઢી લીધા હોય અને છતાંય કોઈ ખાલી ટોપલો કોઈ મૂકી દે નજીકમાં તોય સુગંધ આવે, અને કોઈ હટાવવા જાય તો કંઈક રહેવા દે. આ સારા નબળા સ્વભાવની વાત છે. અને સ્વભાવ છોડો તો જ સુખ આવે, સ્વભાવ છોડ્યા પછી સત્સંગનો ભગવાનનો સુખ આવે છે. દુર્લભ રામ ગળે નહીં, મોટો મહારાજ કે અહંકાર નડે છે, અહંકારને પહેલાં કાઢવો પડે. અહંકાર મૂક્યા વગર સત્સંગ પીવાતો નથી, ભગવાનને વાલા થવાતો નથી. આવું બધું બહુ વાતો કરી પણ દુર્લભ રામ કંઈ ગળે નહીં. એટલે મહારાજે સ્પષ્ટ વાત કરી કે સાંભળો દુર્લભ રામ, સાંભળો બેચર ભટ્ટ, તમારે બેયને આમ બનતું નથી, એ સત્સંગમાં સારું નથી લાગતું. તમે ભેળા મળીને સત્સંગ કરો તો અમે અમદાવાદ હજી આપણો થતો સત્સંગ છે એમાં તમે આવું કરો એ અમને ગમતું નથી, અમને પીડા થાય છે. અમને મહેમદાવાદ બહુ વાલું છે પણ અમે આવતા સંકોચ થાય છે, તમારા ઝઘડા હવે અમને ગમતા નથી. અને અમને દુઃખી કરો તો તમે કોને સુખી કરશો, માટે તમે આ મૂકી દો અને હળી મળીને રહ્યો અને અહંકાર છોડી દો. સત્સંગમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, ભગવાનથી કોઈ બીજો એના દરબારમાં મોટો નથી. આવી બધી વાતો કરી અને એટલે બેચર ભટ્ટો હતા ને એ તો તરત ઊભા થઈ ગયા. આવું બોલ્યા ને મહારાજ રહી ન શક્યા બિચાર. મહારાજ કૃપાનાથ, હું તો દુર્લભ રામને દંડવત કરવો એમ કરી દંડવત મીંડા કરવા, અને કે મહારાજ તમે રાજી રહ્યો છે, હું દુર્લભ રામના ખાહડા ઉપાડી, પગરખા શું જોડા એ ઉપાડીને મહારાજ કહેતા હોય ને તો આખી સભાને મહારાજ સાત પ્રદક્ષિણા કરું, તમે કહેતા હો તો 51 કરું, મને કાંઈ નથી મહારાજ, તમે કયો એ હું કરું. પણ મારા બાપ તમે નારાજ ન થતા, તમે નારાજ થઈ જાવ તમારે શું રહ્યું છે, હું એના જોડા ઉપાડું, પ્રદક્ષિણા કરું સભાને, માથે મૂકીને મહારાજ હું એને જોડા ઉપાડું. અને કહેતા હો તો રોજ એના માથે જોડા ઉપાડે, આટલું બધું બેચર ભટ બોલો, મેં રોજ માથે મહારાજ જોડા ઉપાડીને સભામાં બેસું, મહારાજ તમે રાજી થા. એટલે મહારાજ કીધું બેચરભટ બેસો બેસો, જો દુર્લભ રામ આ બેચરભટ તમારા જોડા ઉપાડવા તૈયાર થયા તો તમે એની પાઘડી ઉપાડવા તૈયાર થાવ. એ ભિખારીની હું પાઘડી ઉપાડું, એની સામી ન જાઓ. આમ મોઢું કરી ગયો. આને જેમ કોઈ હરણને અચાનક કોઈ ગોળી કે તીર મારે જેવું વહમું લાગે એવું સહજાનંદ સ્વામીને વસમું લાગ્યું. આહા, સભા બંધ કરી દીધી, મહારાજ ઉતારવી આવી ગયા. ગોળી અચાનક મારે જેમ વહમું લાગે હરણને એવું વહમું લાગ્યું. તોય ગળ્યા નહીં અહંકાર પૈસાનો. આહા, મહારાજ ઉતારવી આવી ગયા. અમે ઉમૈયા બાદ દોડતા મહારાજ પાસે ગયા. મહારાજ રડી પડ્યા બિચારા પગ પકડીને. મહારાજ મારા ધણીનો આવો સ્વભાવ છે મહારાજ, હું એને બહુ સમજાવું છું, તમે આ બધું મૂકી દો, તમે શું કામ આવું કરો છો. પણ મારા એનો સ્વભાવ છૂટતો નથી. આજ તમને કોચવા છે એની હું માફી માગું છું મહારાજ, એના ઉપર તમે રાજી રહેજો. કાંઈ બોલ્યા નહીં મહારાજ. ઉમૈયા બહુ રડ્યા, બહુ રડ્યા કે મહારાજ તમે એના ઉપર રાજી રહેજો, એનો સ્વભાવ એવો છે, હું એને સમજાવું છું, સમજતા નથી. સમજે તો સારું મહારાજ, તમારું દર્શન છે, બધું છે, સત્સંગમાં આવ્યા નહોતા આવતા ને આવ્યા ને પછી આવું થયું છે મહારાજ, મને રાત દિવસ એનું દુઃખ છે, પણ શું કરું. એટલું બોલ્યા મહારાજ, ઉમૈયા તમે શાંતિ રાખો. મહારાજ મને આમાં શાંતિ કેમ રહી, હું તમારા ઉપર રાજી છું. પછી શું, કોઈ કોઈનો ધણી નથી, કોઈ કોઈની પત્ની નથી, એમ જીવો અને મને ભજવો. હા મહારાજ, એમ તો જીવીએ, પણ મહારાજ વ્યવહાર છે, ઘરમાં રહેવું અને આ બધું ગમે નહીં મહારાજ. હશે, સુખે ભજન કરો જા. બીજે જ દિવસે મહારાજ વહેલી સવારે મેમદાવાદથી નીકળી ગયા. પછી મેમદાવાદ આવ્યા નહીં ઘણા વખત સુધી. એમાં વડતાલનો સમય આવ્યો અને અહીંથી જાય બધા દુર્લભરામ જાય, એમના ઘરના ગયા વડતાલના સમયમાં. ઉમૈયા વળી વાળી મહારાજ એકાંતમાં ક્યાંક એવું મળી જાય, વાત મળી જાય તો વાત કરે મહારાજ, રાજી રહેજો આમ છે મહારાજ, કઈ બોલે નહીં. એમાં એ ઉત્સવ સમય વખતે જ દુર્લભ રામ માંદા પડ્યા. માંદગી એટલે પથારી, બેડ રિડન, પથારીએ પડી ગયા. કોઈ ઔષધ ઉપચાર લાગે જ નહીં. એટલે દોડતા ઉમૈયા મહારાજ પાસે, મહારાજ આ શું, મારા પતિને નાડી ટૂંકી મંડી છે પડવા, મહારાજ આ શું થશે મહારાજ. મહારાજ કે ઉમૈયા સાંભળી લઈને આયુષ્ય પૂરી થઈ ગઈ છે. અરે અરે, કેમ વળી પાછો પતિભાવ લાવી, દીકરો વયો ગયો ત્યારે કાંઈ બોલી નહીં અને આજ આમાં શું કામ કચવાય છે, શું તને જ્ઞાન ઓછું પડ્યું. ના મહારાજ, એવું તો નથી, મને અફસોસ છે. એમ એક તો તમને કોચવા, સત્સંગનો માંડ જોગ થયો અને મારા જીવ સુધર્યો નહીં. એટલે સેજે મને એમ થાય કે મહારાજ એનો તમે કલ્યાણ કરજો. મારે ભૈયા જાય લઈ જાય એની મને જરાય હરખ શોખ નથી મહારાજ. હા તો ભલે, હા મહારાજ એને આયુષ્ય પૂરી થઈ ગઈ હોય તમે લઈ જાઓ, એનો મને કોઈ હરખ શોખ નથી મહારાજ, પણ એનો એને તમારી પાસે રાખજો. તમારો જોગ ક્યાંથી? એને ખબર નથી આટલો, એટલે અહંકાર રાખે છે. આ સત્સંગ, આ તમે, એનો મહિમા એને નથી સમજાણો. આટલો મહિમા સમજાયો હોય તો જેમ ઉદ્ધવજીને મહિમા સમજાણો, તો ગોપીઓના રજને માથે ચડાવવા ઈચ્છતા હતા, ગુલ્મલતા ઔષધના બધાને એને પગે લાગતા હતા વૃક્ષોને, એવું મહિમા સમજ્યા નથી એટલે મહારાજ અહંકાર છોડતા નથી. તો મહારાજ તમે એનું કલ્યાણ કરજો. ઉમૈયા અમે કરશું કલ્યાણ, પણ બે ત્રણ જન્મ લાગશે. હા, નરક ચોરાસીમાં નહીં જવા દે, તારો ભાવ છે ને, નરક ચોરાસીમાં નહીં જવા દે, અને એક બીજો જન્મ, ત્રીજો જન્મ એમ કરીને શુદ્ધ કરીને પણ અમે અમારી પાસે લઈ જશું. કઈ બોલ્યા નહીં. કેમ ઉમે બોલતી નથી? મહારાજ મને પસંદ પડ્યું. કેમ? અત્યારે તમે સાક્ષાત મળ્યા ગોપાળાનંદ સાહેબ, મુક્તાનંદ સામે જેવા સંતોનો જોગ થયો, તોય જે જીવ જડતા મૂકી ન શક્યો એ બીજે ત્રીજે જન્મે એને આવો જોગ મળવાનો નથી, ત્યારે શું અવળાઈ નહીં કરે મહારાજ? આ છે એથી ગુમાવી દેશે મહારાજ, અને ઉલટાનો પછી કોઈ ભવે તમારો ભેળો ન થાય એવા અપરાધ કરશે મહારાજ, તો પત્તો જ નહીં લાગે. અત્યારે ન સુધરો તો પછી સુધરવાનો આવો અવસર તો નથી જ મહારાજ, આવો જો. અને વાતે સાચી ને, એટલે હજી આપણને સંતો કહે છે કે આજે હજી આવા સાધુ સંતો સત્સંગ આ તે બધું જોગ મળ્યો છે, એમાં જો આપણે આપણું કામ નહીં કરી લઈએ, સહજાનંદ સ્વામીને પૂરેપૂરા ઓળખીને ભજન નહીં કરીએ, તો પછી આવો અવસર મળશે નહીં. એટલે ગુણાતીતાન સાહેબ બોલ્યા છે, પછી તો માથે ઓઢીને રોવું પડશે. કરી લીધા જેવું છે કામ, એ સમજવાનું છે. હા ઉમૈયા, તો તારી ઈચ્છા શું છે? મહારાજ છેલ્લો જન્મ કરો, છેલ્લો જન્મ કરો. થોડીક વાર મહારાજ આમ આંખો મીચી ગયા. સારું ઉમૈયા, છેલ્લો જન્મ કરશું, ઈલાજ કરશું. બસ અમે એને 5 વર્ષની આયુષ્ય આપીએ છીએ, અને 5 વર્ષમાં એનો ઈલાજ, અને એ 5 વર્ષ કોની? તમારા નોકરની આપું છું. નોકરનું આયુષ્ય 5 વર્ષનું છે, એ તમારું ઘર સાચવે છે, અમે એને તેડી જઈએ છીએ, દુર્લભ રામને રાખીએ છીએ ત્યાં. નોકરને તેડી ગયા, અહીં વાતું કરે છે, ત્યાં નોકરને ધામમાં તેડી ગયા, તમારી ને અમારી સેવા કરી છે. ચાલો એને અમે અમારું પદ આપ્યું, ધામ આપ્યું, સુખ આપ્યું, એનું આયુષ 5 વર્ષનું અમને આપ્યું. જાઓ અને જો દહીં ને સાકર પીવડાવો. અમારે મહારાજ આ માંદગીમાં સાજા કરવાવી દે જ ઔષધ છે. દહીં ને સાકર પીવડાવો, દુર્લભરામ સાજા. જઈને તરત દહીં ને સાકર લઈ અને એને પીવડાવ્યું. આના કાની તો દુર્લભરામ કરી કે આ ના પીવાય આમ છે તેમ છે, તો કે ના મહારાજે કહ્યું છે. મહારાજે કહ્યું પણ નહીં, પી જાઓ. પીધું અને જેમ મોલા મન મહિનાથી સુકાતી હોય ને અચાનક વરસાદનું ઝાપટું આવે ને જેમ લીલવાય થઈ જાય, એમ દુર્લભરામ સાજા થયા, બેઠા થઈ ગયા. ઉત્સવ સહ ધામધૂમથી પૂરો કર્યો, ઘરે પાછા આવ્યા, ત્યાં ખબર મળ્યા નોકર ગયો છે. ધીમે ધીમે દિવસો જાય છે, ભગવાને ઈલાજ કર્યો. શું કર્યો ખબર ન પડે એમ બધી સંપત્તિ જવા માંડી. જોઈજો, આ સિવાય બીજો ઈલાજ નથી. બધું ઘરેણું ગાંઠું મકાન આ તે બધું જ વેચાઈ ગયું, કશું દામડી મળે નહીં. એવી ગરીબાઈ આવી ગઈ કે બેચર ભઠારો. ખાવા તો મળે ને બધી વ્યવસ્થા, ઘર પોતાના બધું, એનો પોતાના ખવડાઈ ના રહ્યા, જુવારનો લોટ મળે તો મળે, આવી ગરીબાઈ આવી. રાક થઈ ગયા સાવ, અને અહંકાર વયો ગયો. આપણે તેને ઘઉંના દાણાની વાત કરી હતી ને, છેક સુધી અહંકાર ન કર્યો પણ છેલ્લે કર્યો કે આવા ભઠ્ઠામાં મારા સિવાય કોઈ ન પડે. અને રોટલી ફૂલી ફૂલી એટલે તરત રાક લોખંડની મારી અને બધી હવા બહાર. એ આ પેલાને ઈલાજ કર્યો, બધો અહંકાર વયો. પછી બેચર ભટ્ટને નિમા સત્સંગમાં બધાને, હવે કઈ રહ્યું નહીં અહંકાર કરવા જેવું. ભાઈ અહંકાર કરવા જેવું કઈ રહ્યું નહીં. બાળપણમાં અહંકાર હોતો નથી, વૃદ્ધાવસ્થામાં અહંકાર કઈ રાખવા જેવું હોતું નથી, યુવાનીમાં બધું હોય છે. એટલે બાલ વયસે ભક્તિ કરે ન જગસે રહે ઉદાસ, બાલ વયસે ભક્તિ કરે અને જગસે રહે ઉદાસ, તો તીર્થ ઉનકી આશા કરે કે કબ આવે હરિ કા દાસ. તીર્થ એની ઈચ્છા કરે કે ક્યારે આવે. બાળપણમાં અહંકાર હોતો નથી, વૃદ્ધાવસ્થામાં અહંકાર કરાય એવું કાંઈ હોતું નથી, યુવાનીમાં બધું હોય છે. એટલે એમાં જ તોડવાની વાત આ છે ખરેખર. તો પછી દુર્લભરામ નિમા મહારાજની પાસે એકદમ નિર્માની રહ્યા, સત્સંગમાં પણ નિર્માની રહ્યા, અને એનો અંતકાળ આવ્યો. ઉમૈયાને દર્શન આપ્યા અને દુર્લભરામને મહારાજે દર્શન આપ્યા અને છેલ્લો જન્મ કરીને પોતાના ધામમાં લઈ ગયા. અહંકાર મુકાયો, ધનનો અહંકાર એને આડો આવતો હતો એ મહારાજે તોડાવ્યો. અને અહંકાર જ્યારે હતો ત્યારે સત્સંગમાં એને સુખ આવતું નહોતું, પણ એ જ અહંકાર આપણને મારી નાખે. એટલા માટે માં કુરુ ધન જન યૌવન ગર્ભ હરાતિ નિમેષાત કાલ સર્વમ માયામયમ ઇદમ અખિલમ હિત્વા બ્રહ્મ પદમ ત્વમ પ્રવેશ વિદિત્વા. બાકીની વાતો બાકી છે. સહજાનંદ સ્વામી મહારાજ.